બે રસ્તા છે, રસ્તો તો એક જ છે. આ જે અઘરો રસ્તો છે ને, તેટલો જ રસ્તો છે. આ તો કોક વખત ઇનામી રસ્તો નીકળે છે. ઇનામી કેવો? ઇનામી 10 લાખ વચ્ચે નીકળે છે, તો જેને ટિકિટ મળી ગઈ તેનું કલ્યાણ. બાકી બીજા કાયમ માટે હોત નથી. આ અક્રમ વિજ્ઞાન કહેવાય છે. કેવું? અક્રમ વિજ્ઞાન. અક્રમ અને પેલું ક્રમ વિજ્ઞાન છે. કેવું છે? ક્રમ એટલે સ્ટેપ બાય સ્ટેપ, પગથિયે પગથિયે, ચડી ચડી ને. આ લિફ્ટ છે. તને લિફ્ટ ના ગમતી હોય તો વાંધો નથી, આપડે પેલો રસ્તો દેખાડી ને. તારા ચડવાની શક્તિ છે પગથિયે, તો પછી આપડે શું ખોટું પગથિયા? પછી પાછું કોઈ ઓળખાણવાળો મળે પેલી કેન્ટીન માં ચાલો, તે કારણ 2000 પગથિયા ઉતારે. પાછા કેન્ટ હોય તો મોક્ષ અથેરી માં છે, સમજ પડે ને. અને ના મળે તો કરોડો ઉતારે નથી. શું કેવા માંગે છે? અથેરી બદલે છે ને, જ્ઞાની જે તમે કહો સમ્યક જ્ઞાની હોવો જોઈએ ને. પાછું જે હોય આચાર્ય કે ગુરુ મહારાજ, સમ્યક જ્ઞાની હોવો જોઈએ, સાચી સમજણ હોવી જોઈએ. બરોબર છે. શું કે છે? જ્ઞાની પણ સમ્યક જ્ઞાની હોવો જોઈએ ને, એને સાચી સમજણ હોવી જોઈએ. હા, સમ્યક જ્ઞાન તો ચિંતી શકે ને. સમ્યક જ્ઞાન તમને પણ થવું જોઈએ, તો જ મોક્ષ થાય ને. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર બધું થાય તાર મોક્ષ થાય. એમને મોક્ષ થાય નહીં. આ બધાને થઈ ગયેલો, આ બધા બેઠા ને થઈ ગયેલો મોક્ષ. ચિંતા થાય તો આવો મળજો મારી પર. ચિંતા ના થાય તો મોક્ષ થઈ ગયો કે ના થઈ ગયો? એક તને કેમ લાગે? થઈ ગયો. તો આમાં ચિંતા કોઈ થતી નથી. આ બધા ફક્ત અમને થાય ને, આ તમને આ 4 દિન. ભગવાન એટલે ભગવાનના શબ્દમાં કહું તમને, ભગવાને કહ્યું હતું કે મોક્ષ સરળ છે, સહજ છે, સુગમ છે, પણ પ્રાપ્તિ દુર્લભ છે. શું કે છે? પ્રાપ્તિ દુર્લભ છે. જો જ્ઞાની પુરુષ મળે તો પ્રાપ્તિ સુલભ છે, નહી તો દુર્લભ છે. તને સમજાયું ના? સહજ છે, સરળ છે, સુગમ છે, પણ પ્રાપ્તિ દુર્લભ છે. કારણ કે જ્ઞાની પુરુષ દુર્લભ જ હોય છે. દુર્લભ દુર્લભ દુર્લભ. આખી આખા દુનિયામાં એકાદ કોક ફેરો હોય, એ એક જ હોય, બે જોડી ના હોય. પછી રોકડો મોક્ષ આપે તો કામ થઈ ને. આપડે ઉધાર મોક્ષ હોય ત્યારે પહોંચ ગયા, પણ હવાર માં મોક્ષ થઈ જાય અહીંયા આવું, પછી તાર શું જોઈએ? ઉધાર હોય તો આપણા મનમાં કંઈક ચેત રહીશું, પણ આ તો રોકડું જ હોય તો ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. તને કેશ બેંક માં છે ઉધારી? કેશ જ ગમે ને. કેશ જ ગમે ને. હા, કેશ મળે જો બધા કેશ લઈને બેઠા છે, કેવા આનંદ માં. તારે તો ઘેર નોકર સર પાર્લર લઈને આવતો હોય તારે ઘેર. નહી, કોની હગાઈ લઈને આવ્યા છે? કો ના જોઈ તો આપડે કઈ અને કઈ મફત હોય મારી પાસે. જિંદગી શું છે? જિંદગી શું છે? બઉ સુંદર પ્રશ્ન પૂછો. અમારે તો નોંધ થઈ તારી. શું નામ છે લખી લેજો. જો એવું ક્રિએટર છે તો કોઈ દાડો કોઈ નો મોક્ષ થાય એવું તને સમજાય ખરું? હવે મારી વાત હવે સમજાયું. હા, એટલે આ લોકો સમજાય નહીં ને. એટલે લોકો ગઈ બેઠા ઉપર બાપો છે બનાવનાર. હું આવી હોય છે તાર મોક્ષ નહીં થાય. સમજતો જ નથી તું. સરસ ભાઈ નઈ આવું બોલીએ. આપણી ઉપર જ આપણું જ આપણી જ મોત કરે છે. કેવી કરે છે તને સમજે ને? લોકોને ભાન નથી, તેથી ઉપર બાપો છે, ઉપર ક્રિએટર, એ અંગ્રેજો અંગ્રેજો બોલે. સમજે ને? પણ જે વિતરાગો નો મત છે એ તો ના સમજે તો અર્થ જ નહીં. એ ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. ગુરુસાહેબ જૈન સિદ્ધાંત પ્રમાણે તો ઈશ્વર કરતા છે જ ને? જૈન સિદ્ધાંત પ્રમાણે તો ઈશ્વર કરતા નથી. ના, એ વેદાંત સિદ્ધાંત એવું કહે છે, પણ એ તો એમાં ખબર જ નથી એ લોકોને. દર્શન દર્શન કરવા જતા નથી મંદિર માં? સુઈ જાવ છો તમે? નોકર તીર્થંકરો ની મૂર્તિ માં એટલું બધું કષ્ટ છે, એમાં એટલું બધું દૈવત છે કે તમે સાચા દર્શન કરવા નથી. એટલે દૈવત ના જોડે તમારી શક્તિ વધી જાય. તમે સાચા દર્શન નથી કરતા એનું શું કારણ? કે પુરાવો શો? તારે જેનું મંદિર હોય આપડે મહાવીર નું, કે તો ભગવાન ભાવી ને પૂછવા જઈએ કેમ ભગવાન રાજી નથી થતા આમની ઉપર? કે દર્શન કરે છે, બહાર જોડાનું યાદ કર્યા કરે છે. બરાબર શું કહ્યું? શું ભગવાન શું કહ્યું? જોડા પહેરી ના આવો તેનો મને વાંધો નથી, પણ બહાર કાઢો કે નવા જોડા હોય તો સતે નહીં, નહીં તો પકડી લેશે આ કુદરત ની જપ્તી માં. કારણ કુદરત પકડે છે કોની કોને? તો ચોરી થઈ ત્યારે પકડો પેલા, કે કારણ કે એ જ ચોર છે. કે કુદરત શું કે? ચોરાઈ જાય તો પછી આપણે ચિંતા શું કરવાની? પછી આપણે ચોર આ જગત જો તમે ચોખ્ખા છો નહી તો પેણા આગળ ત્યાં હોટ એરિયામાં તમારું 5-2 હજાર રૂપિયાનું ઘડિયાળ, સોનાની ચાંદીનું, અરે સોનાનું એનું, એ બધું પડી ગયું હોય ને તો તમે ચોખ્ખા છો તો ત્રીજે દાડે ખબર આવશે પેપરમાં કે ઘડિયાળ ખોવાયું હોય તેનું સોનાની ચેઇન સાથેનું એને પુરાવો આપી અને 10 રૂપિયા ખર્ચનો આપીને લઈ જવું. જો તમારું સાચું હશે ને ઘેર બેઠા આવશે, ખબર પડી ને? આ તમારી દોનત ચૂર ના થાય પૈસા, નહીં તો જતું હશે તે કઈ એક અક્ષરે ના જાય એવું આ દુનિયા છે. દાનત જ ચોર થઈ ગઈ છે. તમને આવું ભડક રહેતી હતી કે બોટ કાઢી ના ભડક? ભગવાન ના દર્શન કરવામાં પાથરા ના રહો તો ક્યાં રહેશો પાથરા? આપણે જતું હોય એટલા વખત જવા દેવા દેવા રહે કે ભાઈ જો ચોરી કરી જશે નહીં તો નહીં જાય. તો જવા ના હોય તો ચોરી કરેલી હોય તો આવતો ભવન ની જતો રહેશે, એને તો જવા દો નહીં, આપી દો નહીં. તમે સમજ પડે ને? પણ કઈ ફીરતા કરો, ભગવાન ને દર્શન તો સારી રીતે કરો. ભગવાન ને લાજ આવે છે કે આ જૈનો મારા કેવા પાક્યા? કે શરમ ના લાગે? તમારો દોષ નથી, મારે એક ફરજ જતા રહેતા. આટલો લાંબો કોટ, લોંગ કોટ પહેરતો હતો પેલા, આ જ્ઞાન નહીં થયેલું તારે. આટલો લાંબો કોટ, સફેદ કોટ પહેરી અને બૂટ સરસ પહેરીને ગયેલો તે ઉપાશ્રીમાં દર્શન કરવા ગયેલો, અને નવા જોડા એ પહેલો જ એવું પડી ગયો. એટલે મેં તો બહાર નીકળ્યો અને નવા જોયા આમ ચોકદ આમ, પણ દેખાય નહીં. એટલે મને એક જણે કહ્યું, શું કાકા કોળો છો? મેં પેલા બૂટ મારા જો કઈ દેખાય છે આટલામાં? તો કાકા કેવા હતા? નવા હતા કે જૂના હતા? તદ્દન નવા જેવા હતા. ખોલશો જ નહીં આગળ, ઘેર જ જાવ. એટલે મેં તો લોબો કોટ ના ઘેર ઉઘાડે પગે શી જવાય? બજારમાં લોકો ઓળખે વડોદરા ના બજારમાં, કેમ કાકા બૂટ ક્યાં ગયા એવું પૂછે. તો એક તો આબરું ગઈ ને પછી ફરી બીજી આબરું કાઢવાની. એટલે પછી ત્યાંથી નીકળ્યો અને એક રિક્ષા કરી લઈને પછી ઘેર ગયો. અને ઘેર થી એક જણા મોકલી ને મંગાવી લીધા બૂટ વેચાતા, પણ એક ફરો ગયા હતા. તો એટલી ચોરી છે મારી દોને, એટલા જ ગયા ને, પછી નહીં જતું કશું. કારણ તમારી દાના તો ચોર છે, દુનિયામાં ચોરી શકે એમ છે જ નહીં, કોઈ લૂંટી શકે એમ છે જ નહીં. તમારી દાનો તો લૂંટે છે, આ બધા નિમિત્તો છે બહાર. શું છે? કોણ છે તારે આ બહાર લૂંટનારા ચોર કરનારા બધા કોણ છે? નિમિત્તો. તમારો હિસાબ છે. માટે જો સમજો તો સ્થિરતા પકડો. ચોરવું હોય તો ચોરી જવા જો, અહીંથી ઉકેલાઈ જાય બધા. તો આપણા જમે થઈ જાય બર્યું. કાં સુધી આવું નવું ક્યાં ચોરીઓ કરશો? તમને ના ગમી ખોટ દે એવી વાત છે કે નફા એવી વાત છે? શું કહો છો? જવા દેવું જવું એને. અરે ગમી વાત અમારી થોડી ધીરે જ રહેશે. નહી તો મારું નામ દેજે કે દાદા ભગવાન ની સાક્ષી આ બૂટ મૂક્યા અહીંયા તાર જવું હોય તો જજે અને રહેવું હોય તો રહેજે. બૂટ ને એમ કહી દેવું આપડે. શું કેવું? તાર જવું હોય તો જજે અને રહેવું તો અમને વાંધો નથી. અમારી ઈચ્છા છે કે તું રહેજે. જવું હોય તો જજે કહે એમ કરી અંદર દર્શન કરી પાછા આવશો તો દાદા ભગવાન તમે તમારા બૂટ ના દેખાડશે. મારી સાક્ષી ખરો બોલ તો ખરો. હું તારામાં બેઠેલો છું. આમના બેઠેલો છું. આમના બેઠેલો છું. આમના બેઠેલો છું. જો આવું તો હું છું. પછી તાર પહોંચ કરતી ત્યાં દાદા ભગવાન જોયેલા હે આત્મા જોયેલા. એ દિવ્ય ચક્ષુ થી દેખાય. દિવ્ય ચક્ષુ આ ચામડા ની આંખથી ના દેખાય. તમારે ચામડા ની આંખ છે ને? હે કેમ બોલતા નથી? દેશ માં કયું ગામ તમારું? એમને તો ભૂલ કરી પણ આપડે બધા કેટલી ભૂલ કરીએ છીએ એમની વાત સાંભળીને. શી એમને ભૂલ કરી? રોજ છે તે મહાદેવજી ની પૂજા કરતા લિંગ ની. મહાદેવજી લિંગ તમે જોયેલું છે? તે પૂજા કરતા તે રોજ પૂજા કરે. પછી એક દાડો ઉપર ઊંધાડા ફરતા દીધા તો એટલે એમના મને એમ થયું કે ઓહો આ મહાદેવજી એની પણ ઊંધાડા લીંબીઓ કરશે. આ મહાદેવજી ને કઈ અર્થ જ નથી. નોય મહાદેવજી આગળ આમ કે ઉઠી ગયા. મૂર્તિ ઉડી ઉડાડી દીધી. શું થયું? તારે પોતે હોત તો એમને પૂછત કે તમે જોયું તે દાડે? તમને એમ ખાતરી થઈ કે આ તે દાડે ઉંદરડા ફરે છે? તે પેલા જાણતા જ નતા તમે? તે દાડે એમને ખબર પડી? તે પેલા નહીં જાણતા હે કે આ ઉંદરડા ઉપર? તમે બધા ના જાણો કે આપડા ભગવાન ની ઉપર ઉંદરડા ફરે? ના જાણો બધા આવડા છોકરા એમ છે. પણ આ તો મોટી ઉંમરે એમને ખબર પડી કે ઉંદરડા ઉપર તમને સમજણ જ નથી. આ શું કહ્યું? એ તો કાયમ કરતા હતા. તો હમણાં નવું શું છે? તમે કહ્યું છે તમારી ભૂલ હતી. તમે પૂજા કરતા હતા. શું છે? કોની ભૂલ હતી? તમારી. હા, એને આપણા હિન્દુસ્તાન લોકો માં એનો તોફાન વિચાર્યું. જો મૂર્તિ ઉડાડી મેલી કે મૂર્તિ તો આપણું હિન્દુસ્તાન નું મોટા મોટું સાયન્સ છે. શું છે? મોટા મોટું ગ્રેટેસ્ટ સાયન્સ છે. તમને ગમે છે મૂર્તિ ની વાત? તમે જે વાત કરો છો ને મૂર્તિ માં દૈવત હોય તો સ્થાનક વાસી છો ને? સ્થાનક વાસી છે ને? તો મૂર્તિ ને કેવી દર્શન કરવા જાઉં છો? સોના માણસ જતા શું નામ તારું? કીર્તિ. કીર્તિભાઈ. કીર્તિ તું આમનો છોકરો છું? જો તું કીર્તિભાઈ છું તે મિથ્યા દર્શન છે. તું આમનો છોકરો થયું મિથ્યા દર્શન છે. આ તું કોકનો ભાઈ થવું ત્રીજું મિથ્યા દર્શન. તું જૈન છું ચોથું મિથ્યા દર્શન. એમાં કેટલા મિથ્યા દર્શન હશે તને? ગણ્યા ગણાય નહીં. હે? ગણ્યા ગણાય નહીં. આ મિથ્યા દર્શન આ ઉડી જાય શ્રદ્ધા એટલે સમ્યક દર્શન થાય. ક્યારે? ક્યારે થાય? એ તો જ્ઞાની પુરુષ પાસે આવે અને કરાવડાવે તારે એમને એમ ના થાય. એ એટલા સારું આ બધા સાધુઓ બધા પાઠ પર બેઠા છે, કરોડો અવતાર થી ફરી ફરી કર્યા કરે છે સમ્યક દર્શન કરવા માટે. અને જ્ઞાની પુરુષ ની પાસે એક કલાક માંથી જાય, કેટલી વાર લાગે? એક કલાક બાદ હાથ મૂકી એકમ થઈ જાય, પછી તારે જોઈએ છે જો. બીજું કશું પૂછવું છે? સમ્યક દર્શન સમજ પડી ને, મિથ્યા દર્શન જે સમજે તે જાણે કે સમ્યક દર્શન આનાથી વિરુદ્ધ હોવી બાજુ છે. જેને દક્ષિણ ની ખબર પડે એટલે તારે ઉત્તર કહ્યા પણ ના કહે, કોક ને કહે કે ભાઈ આ દક્ષિણ છે એટલે એને ઉત્તર સમજ પડે ને, હોમી એ રીતે મિથ્યા દર્શન સમજો નહીં એટલે સમ્યક દર્શન સમજે. સમજ પડી ને? સમ્યક દર્શન, સમ્યક દર્શન કોનું નામ કહેવાય કે જે ઇટરનલ ને દેખાડે. શું કરે? ઇટરનલ ને દેખાડે. અને મિથ્યા દર્શન કોનું નામ કહેવાય? જે ટેમ્પરરી દેખાડે. શું થાય? ટેમ્પરરી. એ તો સમજાય વાક્ય તે લખી લીધું નથી લખ્યું. મગજ ની ટેપ માં લખી લીધું. એમ ટેપ માં લખી ગયો? ફરી પૂછ્યું યાદ રહે છે? શાસ્ત્ર પાસે પુસ્તક પુસ્તક વાંચો છો ભગવાન? શું કે છે? હાથ માં આવે તો વાંચું છું. કયું પુસ્તક વાંચું છું? જો વહુ એકલી મળી ને આવે ને તો એને ગમે નહીં કે લઈ જશે, ઉઠાવી જશે. અત્યારે પેલું ઉઠાઈ જવાનું બંધ થઈ ગયું છે ને એટલે ભળકતા નથી, નહીં તો આ તો ઘરમાંથી નોકરી કરવા ના જાય. શું કહ્યું? એવી ભડકાટવાળી કો માં તો ભડક ભડક ભડક જૈન તો કેનો નામ કહેવાય? આખું પાકિસ્તાન હામું થાય તો ભડકે ને એનું નામ જૈન કહેવાય. જૈન આવો હોય કે કેવું ભડકાટ તમને ઓછો થઈ ગયો કે નહીં થઈ ગયો? એટલે તમારે બોસ કરવા પડે. મારા અંડરહેન્ડ નો શોખ નથી એટલે મારો બોસ જ નથી વર્લ્ડ માં. તમને બોસ ગમે છે? તને ગમતા? તમને બોસ ગમે છે? આ બોસ વગર નું જગત છે એ હું સમજાવવા માટે આવ્યો છું. સ્વતંત્ર થઈ જાઓ, આઝાદી, સચ્ચી આઝાદી પ્રાપ્ત કરો. આમ ક્યાં સુધી ભટેક ભટેક ભટેક કર્યા કરશો? અનંત અવતાર થી ભટેક ભટેક કર્યા. અને જો હજુ મોઢા પરથી દિવેલ જતું નથી? મોઢા પર દિવેલ કોઈ ચોપડી ફરતા છે આ લોકો? એ દુકાન નો વિચાર આવ્યો કે ભાઈ કોહળું કાળું થઈ પડી જાય. આજ ભૂલી ગયો, આજ દુકાને પેલું ઉપાનું રહી ગયું, લીકેજ થઈ જશે કે છે. લીકેજ મારે લીકેજ જ થઈ ગયું, શું લીકેજ થઈ જવાનું? તમે સમજાય ને? આજે આયાત તમારો દાડો બગડ્યો નથી ને? 3/10/1978 મનસુખભાઈ સંઘવી ને ત્યાં કાટકોપ ચિઠ્ઠી જોઈએ, રૂબરૂ ની ચિઠ્ઠી. પછી ચીઠીઓ બીઠીઓ કોઈ લખે નહીં? ચીઠી હોય તો ચાલે, ત્યાં કોઈ પૂછે નહી. ત્યાં ચીઠી ક્યાં ગયા? તાર ભાઈ ક્યાં ગયા? જમવા ગયા? એવી દ્રષ્ટિ હતી. કેવી હતી? એટલે વિનાશી દ્રષ્ટિ. એક વિનાશી દ્રષ્ટિ છે અને એક અવિનાશી છે. બે જાતની દ્રષ્ટિઓ છે. કેવી છે? બે જાતની દ્રષ્ટિઓ. મૂળ પોતાની ખરેખર દ્રષ્ટિ તો પોતાની અવિનાશી, પણ આ વિનાશીમાં દ્રષ્ટિ ગાલી બાતે વિનાશી ઉઠતી વિનાશી ભાવ ઉત્પન્ન થયો આપણો. બરાબર ને? હું શું નામ કહ્યું? ભવાનજી. ભવાનજી ને? હું ભવાનજી છું એવું ભાન લોકો કે આપણે માની લીધું બધું આ ફસાયા અને દ્રષ્ટિ રિલેટિવ થઈ ગઈ. શું થયું? રિલેટિવ. એટલે વિનાશી છું એવું ભાન થયું, પણ પાછું ભાઈ ખૂંચ્યા કરે કે આવતો ગયા અવતાર હતો ને બધું પાછું આપણું બોલે. એવા જો ગયા અવતાર હતો તો અવિનાશી છે જ ને? આપડે ગયા અવતાર હતા તો વિનાશી નથી ને? આ તો દેહ વિનાશી છે. સમજ પડે ને? એટલે આપણું અવિનાશી પણ તો આપણે શુદ્ધાત્મા છીએ એ રિયલ વસ્તુ છે. શું? અને જેટલી રિયલ વસ્તુ છે એ બધી અવિનાશી છે. જેટલી રિલેટિવ વસ્તુ છે એ વિનાશી છે. હવે રિયલ વસ્તુ વિનાશી શી રીતે, અવિનાશી શી રીતે? કારણ કે આપડે કહીએ છીએ ને કે આ બધી તકલાદી વસ્તુ છે, તમને સમજાય છે ને? તકલાદી કહો ના કહો, કઈ કઈ વસ્તુ ને તકલાદી કહો? જે તરત ખરાબ ખલાસ થઈ જાય, વિનાશ થઈ જાય એનું. હે, જે વસ્તુ નો વિનાશ થઈ જાય એવી વસ્તુ, જે વસ્તુ નો વિનાશ થઈ જાય થઈ જાય. હા, એટલે તમે શું કહો છો કે આ તકલાદી છે, વિનાશી છે એમ કહો છો ને? તે એવું કહેનારો પોતે અવિનાશી હોય એવું, આવું જે જાણે છે વિનાશી ને જે ઓળખે એ અવિનાશી હોય. સમજ પડે ને? કોણ હોય? અવિનાશી હોય. હા, એ તમને સમજાય છે ને? અવિનાશી પોતે હોય, પોતે પરમાનન્ટ હોય તો ટેમ્પરરી ઓળખે. ઓલ ધીઝ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. શું છે? ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. એન્ડ યુ આર ધી પરમાનન્ટ. તો પોતે પરમાનન્ટ છે માટે આ ટેમ્પરરી છે એવું ખાતરી થાય. ને ટેમ્પરરી બોલે જ નહીં, બધું ટેમ્પરરી હોય તો આત્મા ટેમ્પરરી હોય તો બોલવાની જરૂર નથી ને. સમજ પડે ને? માટે આ ટેમ્પરરી છે એવું બોલનારો એ પરમાનન્ટ હોવો જોઈએ. હા, તમે શુદ્ધાત્મા જ્ઞાન લીધેલું છે ને? શુદ્ધાત્મા હાજર રહેશે ખરો? રહેશે ખરો ને? અનંત જ્ઞાન વાળો, અનંત દર્શન વાળો, અનંત શક્તિ વાળો, શું અનંત સુખ નું ધામ છે. ચિંતા બિંતા બહુ થઈ જાય છે? ના, કોઈ ચિંતા નથી. રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ and you are permanent. આ પોતે permanent હોય તો temporary ને ઓળખી શકે, નહીં તો temporary ને temporary કહી શકે નહી. temporary ને temporary કહે છે માટે એ કહેનાર permanent હોવો જોઈએ. એવું હિસાબ નીકળે કે ના નીકળે? ચોખ્ખો હિસાબ. ચોખ્ખો હિસાબ નહીં. એટલે આ બધી temporary છે બધું, વસ્તુ અસ્તિત્વનું ભાન છે જગત આખા ને. શું ભાન છે? હું છું એવું ભાન છે. હું છું, કોણ છું એ ખબર, એવું મનુષ્યો ને ગાયો ને ભેંસો ને કાગડા કૂતરા દરેક ને હું છું એવું ભાન છે. એ અસ્તિત્વનું ભાન છે, પણ વસ્તુત્વનું ભાન નથી. હું શું છું એ ભાન એને. એટલે જ્ઞાની પુરુષ ની પાસે એ ભાન ઉત્પન્ન થાય. જે ભાન વાળો હોય તો આપણું ભાન કરાવડાવે, પણ એ ઊંઘતો હોય તો આપણે જગાડે શી રીતે? તમારે ઊંઘતા પાસે જાગવું છે કે જાગતા પાસે જાગવું છે? ઊંઘતા પાસે જાગવું છે કે જાગતા પાસે? શું કે છે? ઊંઘતા પાસે નહીં, જાગતા પાસે. ઊંઘતા પાસે ના જગાય એ છે, જાગતા પાસે જાગવું પડે. સમજ પડે ને? એટલે જે જાગ્યો હોય તેને કહીએ કે ભાઈ મને જગાડજો, તો પત્તો પડે નહી. તો ક્યાં દાડો કસાય કર્યા જ કરે. લોભ લોભ લોભ, હવાર થી ઉઠો તો લોભ માની હોય, તો હવાર માં ઉઠો તો માની. અપમાન થવાની જગ્યાએ જાય નહી તો આગળ આમ ફરીને જાય 10 મિનિટ, પણ આમ મહેલ મહેલ જવાનું જ ના જાય. અપમાન ની જગ્યા થી કે છે. અને ફોરિન વાળાને તો અવેરનેસ ની જરૂર છે, કારણ કે એમને તો હે જીભની, ખાવા પીવાની, વાંક ની, જોવાની, કોણ ની હોંભળવાની, નાક ની હંગવાની, બધી ઇન્દ્રિયો સતેજ. અરે અમની બધી દેરી આત્તર ના પૂમડા આપે ને તો આ ઉભા ના રે. કે પેલા કે છે હું અત્તર ની બાટલી આપું, ત્યાં મેલ તારી પત્તર ની બાટલી મારે શું કરી છે? નાક ન બેરું છે તો આગળ અમને બધી ઇન્દ્રિયો બેરી થઈ ગયેલી છે, કારણ કે એમને જરૂર નથી ઇન્દ્રિયો ની. એમને કસાય હું કઈક છું, હું કઈક છું, હું કઈક છું. અને લોભ, લોભ એ કસાય કહેવાય માનની, પણ બહુ બળતરા હોય. જયારે કસાય હોય ને એને બળતરા બહુ, કસાય એટલે જ બળતરા, કસાય નો અર્થ જ બળતરા. એટલે આ વેપારી શાના છે? બળતરા, બળતરા ના વેપારી છે. કેવું? રાખ ધડો, બળતરા બળતરા બળતરા બળતરા. એલર્ટ થયેલા ને પાછા, જાગૃત, ધંધામાં બહુ જાગૃત, બધામાં જાગૃત. અરે ભગવાન ના દર્શન કરવા જાય ને તો જોડો યાદ રહ્યા કરે, ભગવાન દર્શન યાદ રહે, જોડો જોડા ઉપડી ન જાય. હે, ઉપડી ન જાય. હા, એ પણ યાદ નહીં થાય. તું જ ભગવાન, કશું થવાનું નથી. થવાનું જે છે ને તે અટકવાનું નથી. થવાનું નથી. તો પછી સારું ડર ડર કર્યા કરો વગર કોમ નો. તમને કોઈ ભય લાગે કશો? નથી લાગતો? લાગે તો ખરો, પણ કોને કહો? જેને કહેવા દે તેને ડર લાગતો હોય, ડર લાગતો હોય. એલર્ટ તો ખરા જઈ ગયો. એટલે ભગવાને શું કહ્યું? અસ્તિત્વ નું ભાન છે, લોકોને વસ્તુત્વ નું ભાન નથી. શેનું નથી? વસ્તુત્વ. એટલે હું કોણ છું એવું ભાન નથી. એ જો વસ્તુત્વ નું ભાન થાય તો પોતે એની મારે પૂર્ણત્વ થાય. અસ્તિત્વ, વસ્તુત્વ ને પૂર્ણત્વ. હવે તમને વસ્તુત્વ નું ભાન થયું, હું શુદ્ધાત્મા થી ભાન થયું નથી. તમને રહેશે ને, જાગૃતિ રહેશે ને? એને કેવું જ્ઞાન કહ્યું? શું કહ્યું? કેવું જ્ઞાન? સંપૂર્ણ જાગૃતિ. અન્નમ કહેવાય. આ જાગૃતિ માટે જ છે બધું. આ ધર્મો બર્મો બધું શું કરવા માટે છે? જાગૃતિ કરવા માટે, ઊંઘવા માટે નથી. અને તમને ખબર છે કે આખા છે તે તમારું ઘાટકો પરના બધા ઉગાડ્યું આખે ઊંઘે છે, એવું જાણો છો તમે? ઉગાડ્યું આખે ઊંઘે છે આ બધા, એવું તમે જાણો છો? આ બધા ઊંઘે છે, ઉઘાડી આંખે ઊંઘે. એનો અર્થ શું છે? કે પોતાને આવતો ભાવ શું થશે એની કઈ ચિંતા પડેલી નથી. આ ભાવ માં ફાવે એમાં કર્મ વધે છે, વગર વિચારે કર્મ વધ્યા કરે છે. તમે સમજો ને? જે પરલોક નું હિત વિચારે નહી એ બધા ઊંઘે છે. શું છે? તમે પરલોક નું હિત વિચારવાનું કઈ નક્કી કર્યું છે? શું નક્કી કરી છે? હવે આ બધું છોડી છૂટી જઈએ આમાંથી, ગમે તેમ કરીને. હવે આ બધામાંથી ગમે તેમ કરીને છૂટી જઈએ. કેવી રીતે છૂટી જઈએ? જ્ઞાનીના ચરણમાં જઈને. જ્ઞાનીના ચરણમાં જઈને. હે, જ્ઞાનીના ચરણમાં જઈને. બરોબર છે. એના જેવો ઉપાય કોઈ નથી. બીજો કોઈ ઉપાય જ નથી. બીજો ઉપાય નથી. ત્યાં જ્ઞાની પાસે, જ્ઞાની પોતે જ મુક્ત થયેલા છે. ત્યાં જઈએ તો આપણને મુક્તિ હાલે. એ બંધાયેલો હોય તો આપણને ક્યારે મુક્તિ હાલે? તેમને રાજકોટ ના હતા, તેમને સત્સંગ કરવો હતો. છે કે લખેલા આવે છે? શું થાય? અને પછી ઉછરશે. સહન કઈ સુધી કરશો? તે તમે પિન લખ્યું છે અહીં, સ્પ્રિંગ ને બદલે સ્પ્રિંગ. સ્પ્રિંગ પિન ના હોય, સ્પ્રિંગ હોય. સ્પ્રિંગ સ્પ્રિંગ એ સ્પ્રિંગ ઉછરશે. મેં કહ્યું તો માટે વાત ને સમજો, સહન કરવાની જરૂર નથી. આ જગત માં સહન માણસ કેટલું કરી શકે? અને બહુ સહન થયું નઈ એટલે ઉછેરે તે સ્પ્રિંગ ઉછાળીને ફેંકી દે બધું. જો નોમિનલ સહન કરવાનું હોય, આપણાથી સહન થાય એટલું. બાકી સહન બહુ કરવાનું ના હોય. જાણો, સમજો શું છે આ. જો હું વ્રતલાલ છું, હું શાહ છું, હું આનો મામો થઉં, આનો કાકો થઉં, આનો ફુવો થઉં, આનો બાપો થઉં. કેટલી બધી બિલીફો બેસી ગઈ છે. એ બધી રોંગ બિલીફ બેઠી છે. અરે રોંગ બિલીફ, એનું નામ મિથ્યાત્વ. અરે રોંગ બિલીફ ને ઉડાડી મેરે જ્ઞાની પુરુષ ચોકડી, અને રાઈટ બિલીફ બેસાડી, એટલે એનું નામ સમ્યક દર્શન. તમે સમજ પડી ને? એટલે રોંગ બિલીફ આ લોકો બોલતા નથી. કોઈ હું જ આચાર્ય છું, હું ફલાણા આચાર્ય ફલાણા આચાર્ય, પણ નામ છોડતા, નામ છૂટે નહીં ત્યાં સુધી કશું જાય. રોંગ બિલીફ એટલે મિથ્યા દર્શન. આજના ત્યાગીઓ મિથ્યાત્વ ને ઓળખતા નથી. ઓળખે તો આપણને કે આ મિથ્યાત્વ. તો આ રોંગ બિલીફ ને જ્ઞાની પુરુષો ફ્રેક્ચર કરી આપે ત્યારે સંકેત થાય. રાઈટ બિલીફ બેસી જાય. એક તો આ મિથ્યા દ્રષ્ટિ છે, મિથ્યાત્વ એટલે દ્રષ્ટિ મિથ્યા. એટલે જે ટેમ્પરરી છે તેમાં જ દ્રષ્ટિ છે, એની પરમાનન્ટમાં દ્રષ્ટિ પડી. હા, પરમાનન્ટમાં દ્રષ્ટિ પડી નથી. ટેમ્પરરીમાં દ્રષ્ટિ છે અને તે રાગદેશ વાળી છે. કેવી છે? એક ગમતી અને એક ના ગમતી, એ બે જાતની દ્રષ્ટિ છે. ના ગમતી આવે એને દ્વેષ થઈ જાય, ગમતી આવે ખુશ ખુશ થઈ જાય. રાતે 11 વાગે મહેમાન આવે તમારે તો 5 તો તમને બહુ આનંદ થઈ જાય. કંટાળો આવે કે કંટાળો આવે? હા પણ તે કઈ શું કહો તમે, કહો કંટાળો આવે છે ભાઈ, એવું કહો. કેવાય નઈ. અરે આવો પધારો પધારો પધારો. પેલા પેલા લોકો આંખો આંખ જોઈ લઈને સમજી જાય બધા, ભાઈ જાણે કે તાર બજાર ભાવ આટલો છે, બજાર ભાવ છે, તાર બજાર ભાવ ભાવે જ ચાલે છે. શું કહ્યું? એ સગા ભાવ નથી, બજાર ભાવ છે. શું છે? બજાર ભાવ. તમે કોને આવો પધારો પધારો કોને આવો બોલો ભાઈ, કંટાળો આવ્યો એ આવ્યો. અને પછી રાતે તમને કેટલી ઊંઘ આવે સરસ? તમે સમજ પડી ને? પછી મહી મહી શું થાય, ક્યારે જશે ક્યારે જશે ક્યારે જશે. આ પેલા 4-5 દાડા રહેવાના હોય નિરાતે. હા પણ એ તો રાત ને દાંતે વિચારે, હવાર માં જતા સારું, હવાર માં જતા સારું, ક્યારે પાર આવવાનો. પછી જેની બહેરી ને પૂછપુછ કરે, તું તું પૂછતી નથી ક્યારે જવાના છે એવું તેવું. હું શું કઈ પૂછું, તમારે ભાઈ મન થાય હું જોયું. કોઈ ખોટું ના દેખાય, હા કે ઘરમાં માણસ કોઈ ખોટું દેખાય તૈયાર હોય નઈ. તમારે તમે દેખાવ દેખાવો, તમે હજુ ને તે કર્મ બંધાય બધા નર્યા નર્યા, ભયંકર કર્મ બંધાય. શી દશા થતી હશે તમને? એકલા નહીં બધે આવું, તમને જેવું થાય છે ને એવું બધાને થાય. તો હજુ ને, અને કોઈ ખાસ ભયબંધ આવ્યો હોય તો રાતે 11 વાગે આવ્યો તો બહુ ખુશ ખુશ થઈ જાય. હો એને તો આનંદ આનંદ આનંદ થઈ જાય. આ એ અર્થ ધ્યાન. અરે નથી ગમતું તે અર્થ ધ્યાન. એ અર્થ ધ્યાન થી જાનવર નો અવતાર આવે. જાનવર નો અવતાર ગમે ખરો? કેમ બે પગને બદલે 4 પગ પડી ના જવાય ને, અને રોટલી ને બદલે રાડો આવે. આ રોટલી ખાતા ખાતા પેલું રાડો ખાવાનો. આ તો આ ગવર્મેન્ટ નો કાયદો નથી, અમે છૂટા છૂટી જઈએ. આ તો કુદરત કાયદો છે, છોડે નહીં. કુદરત નો કાયદો છોડે નહીં કોઈ, કોઈનો ચાલે નહીં. હા માટે આર્ત ચૌદે ધ્યાન બને ત્યાં સુધી કરકસર કરો. શું કરો? કરકસર કરો, છૂટે મળે વાપર વાપર ના કરો. જૈનો એ તો કારખાનો કર્યો નથી, મને બે ચાર જઈને કઈ ખાય બે તો કારખાનો ચાલે મારતો. તમે શી થશે લ્યા, કારખાનું કાઢે ના ચાલે. આ તો ધર્મ ધ્યાન જોઈએ. કેવું ધર્મ ધ્યાન? સી રીતે થાય? પ્રેશર વધી જાય. હા પણ આપણને બ્લડ પ્રેશર વધી જાય એના બદલામાં તો નફો તો મળે ને. કે તે ખોટ ગઈ ને આ ખોટ ગઈ, બે ખોટ હાથે ખાય. બે ખોટ હાથે, એક પેલી ગઈ પેલી ગઈ પછી આવી જોઈ ને આ ખોટ ખાઈ પેલી બંધ ના થાય. થતી હશે મને લાગે, બ્લડ પ્રેશર નહીં. ક્યાંય ફેરફાર થાય નહીં એમાં, ત્યાં કઈ ફેરફાર ન થાય. એટલે ભગવાન મહાવીર ભગવાને કહ્યું હતું કે એક ખોટ ખાજો બે ના ખાશે. શું કે છે? તમને કયું પસંદ, કેટલું પસંદ? ઓછામાં ઓછી ખોટ જાય. એક ખોટ ખાવી તે પસંદ ને, તો બે સુકા ખાવાની જરૂર આપડે. તમે સમજ પડે ને? હવે એ સાથી થાય છે, તમારી નબળીઓ છે. તમારી ઈચ્છા ના હોય આપડે આ બ્લડ પ્રેશર વધે એવું કરવું નથી. ડાક્ટરે કહ્યું હોય જો બહુ વિચાર કરશો નહીં, ત્યાં કહેશે સાહેબ તમે ના કહો પણ મને ભાઈ એની મહેનત થયા કરે, મારે નથી કરવા તો વિચાર થયા કરે. કારણ કે ભાઈ નબળું થઈ ગયું છે, મય લપટું પડી ગયું છે. અનાદિકાળ થઈ ગયું છે, અનાદિકાળ નું ના મન મન લપટું પડી ગયું છે. પણ અનાદિકાળ નો અભ્યાસ છે ને, લપટું સમજ્યા તમે? લાલચું. આ શીશી હોય છે ને એને બૂચ મારીએ તો લપટો પડી ગયો તો આમ આમ શીશી આડી થાય તો બૂચ એની બહાર નીકળી જાય. દબાણ બૂચ તો ડાબીએ એવો હોય તો ભાઈ નીકળે નહીં. આ તો લપટો પડી ગયેલું, એ મન લપટું પડી ગયું છે. તો રિપેર નથી કરાવી લાવતા તો ફ્રીજમાં મુકાઈ દેવડો ને એક દડો. નહી તો મારી પાસે આવજો, તમને રિપેર કરી આલીશ. સમજ પડી ને? પછી તમને નહીં થાય. પછી થોડા લોખંડ ના ભાવ હે તો લોખંડ ને ખોટી જશે. આપણને શી દેવાની? લોખંડ ના ભાવ લોખંડ ને ખોટી જાય, આમાં આપણને શે નહીં ખોટી ને? આ કઈ સુધી આ બળાપો કરીએ? છોકરો મોદો પડ્યો ત્યારે બળાપો, આપડે લોખંડ મોદું પડ્યું ત્યારે બળાપો, ઇન્કમ ટેક્સ વાળાનો કાગળ આવ્યો તો ત્યાંનો બળાપો. કોનો કોનો બળાપો કરવાનો? આપડે બધા બળાપા કરવાના ને? આ બધું દરેક ખોટ નો જ વેપાર કર્યો છે. એટલી ખોટ તમે છેદ કેટલા બળાપા કરો છો? એક કરો છો કે બે? ઘણા કરીએ છીએ. એટલે હું તમને દેખાડી દઉં પછી કોણ આ ખોટ કોને કાઢી હતી એ તમને દેખાડી દઉં. તમે સમજો ને? એટલે તમને તમને પછી અસર જ ના થાય ને. તમે કોણ, આ ચલાવે છે કોણ, કોના સત્તા? આપણે ભોજગણ ક્યાં કરીએ? સમજ પડે ને? આપણે બધું જો આપણો ધંધો હતો, આપણી જે સર્વિસ હતી ને એ સર્વિસ થી આપણે જુદી જાતનું કામ કરીએ છીએ. આપણને સ્ટેશન માસનું રેલવેમાં કામ આપ્યું હોય અને પછી પેલા ગાર્ડ ની જોડે બેસી ને ગાર્ડ કે હું ગાર્ડ છું તારી જોડે એવું કરીએ તો થાય ખરું? એટલે આપણે દરેક ડ્યુટી બચાવતા નથી. એ તો તમે આત્મા છો, જાણવાનું જોવાનું એટલું જ કામ છે. તેના બદલે કરવા હું મંડી પડ્યા? તો જાણવા જોવાનું એટલું જ કામ હતું, તેના બદલે કરવા બેસી ગયા. ઓતપ્રોત થઈ ગયા? હે, એમાં ઓતપ્રોત થઈ ગયા. હા, તેતપ્રોત થઈ ગયા બધા. સમજ પડે ને? હવે મોક્ષે જવું છે ને, થોડું ઘણું કંટાળ્યા છો કે નહીં સંસાર થી? ખુબ કંટાળ્યો. ખુબ કંટાળ્યા છો? આ તમે નહીં કંટાળ્યા હોય, તમે થોડું ઘણું કંટાળો આવ્યો સંસારમાં? આ મહેમાન આયા ત્યારથી ગમે નહી હા, એવો કંટાળો આવ્યો. લે એકાદ પદ બધ કઈ પૂછવું છે? સ્ટેશન જતી વખતે, ઉતરતી વખતે, સ્ટેશન પર ઉતરતી વખતે આપડે કઈ કાકા કઈ બોલો? શું બોલે? વાંખ્યો વાંખ્યો દેખાડે ખરા? આમાં કરે બધું ગયું, બોલી બોલી બધું ટેપ રેકોર્ડ વેકોર્ડ બધી ફૂટી ગઈ બધી. શું બોલે તે કાકો? જવાની તૈયારી થાય તો આપડે કઈ કાકા કઈક બોલો, કઈ કેતા જાઓ છું, કઈ કેવું છે? પણ બોલે સીરીત મેં વાણી ખરાશ થઈ ગઈ, ટેપ રેકોર્ડ બધી ખરાશ થઈ ગઈ. સીરીત બોલે અવિનાશી વિનાશી બધી ચીજો ના જ્ઞાની. કેવું? એક્ઝેક્ટ જ્ઞાની. કેવા? તે આપણને બુદ્ધિ થી નિવૃત્ત કરાવડાવે અને જ્ઞાનમાં રાખે. બુદ્ધિ ઇમોશનલ છે. કેવી છે બુદ્ધિ? શું કરે? ઇમોશનલ. મારામાં બુદ્ધિ નામે નથી, તેથી તમારે ફાઈ ગયો. મારા બુદ્ધિ જરાય નહીં. અબુધ. શું કહ્યું? આખા તો બુદ્ધિશાળી ખરા, હું એકલો જ અબુધ છું. એટલે અમને બુદ્ધિ ના હોય. બહાર ના મારે, મય મારે. ઇમોશનલ થાવ છો ને થતા? કાકા સમજ્યા નહીં ઇમોશનલ. સમજ પાડો, અમને ઇમોશન ના થાય નથી. જે વાત વાઇફ સમજે નહીં, છોકરો સમજે નહીં, ત્યાં સાચો ધર્મ હોતો જ નથી. શું તમે સમજાય છે? કારણ કે જેનામાં આત્મા છે એ બધા ધર્મ ને સમજે. એક ભાઈ બહુ મોટા હતા, 25 વર્ષથી જતા હતા. તમે શું લાયા 25 વર્ષ? છોકરા હોઉં રડા રોડ ના કરે, છોકરા એમ બેહી રહ્યો હોય, એમને એમ જ બેહી રહ્યો. સમજ પડે ને? કારણ કે આનંદ એની મેરેજ ઉછળતો હોય, વાતાવરણ જ આનંદ વાળું હોય. કેવું વાતાવરણ હોય? એટલે આનંદ ના વાતાવરણ માં જ બધા મજા કર્યા કરે. શું કહી લેવું તમે કહેતો? આરતી, સહનશીલતા ની વાત કરી ને, સહનશીલતા, સહનશીલતા ના લિમિટ શું રાખવાની એમ પૂછે છે. એક માણસ ની બાળી બીમાર હોય, એક વર્ષ છોકરાઓ ઘરમાં બીમાર હોય, કઈ ક્લેશ હોય, માણસ ક્યાં સુધી સહન કરે? એ કે છે કે સહનશીલતા ની સીમા શું કે છે. ધારો કે કોઈ છોકરા, એની વાઈફ માદી હોય, વર્ષ થી વર્ષ દાડો થી માદી હોય, છોકરા માદા હોય, તો પછી એ માણસ પોતે ક્યાં સુધી સહન કરે એમ? એને અમુક હદ સુધી સહન કરવું, શું કહ્યું, પછી વિચારીને એને તપાસ કરવી કે શું છે આ હકીકતમાં. જ્યાં સહન કરવાનું આવે ત્યાં વિચારો, અંદર વિચારશો એટલે ખબર પડશે કે આની પાછળ શું રહેલું છે. શું કહ્યું, એકલા સહન કરી કરો તો સ્ટ્રેન્થ કૂદશે. વિચારવાની જરૂર છે, અવિચારે કરીને સહન કરવું પડે છે. અવિચારે કરીને, વિચાર કરતો નથી એટલે સહન કરવું પડે છે. વિચારો તો બધું સમજણ પડશે, આમાં કઈ ભૂલ ક્યાં થાય છે બધું મારે પડશે. તમે સમજાયું ને, વિચારવાની જરૂર છે. એકલું સહન કરીએ ને તો એમાંથી પછી એકદમ ભડકો થઈ જાય, એટલે ઘેર બધે ઘેર ઘેર ભડકા થાય છે, એનું કારણ જ એ છે. બસ મનમાં એમ જ માને, હું કેટલું સહન કરું, હું કેટલું સહન કરું, હું કેટલું સહન કરું. ભાઈ સહન કરવાનું નહીં, તું વિચાર કર ને, વિચાર તો કરવો છે ને, એનો તડજોડ કરવો, રસ્તો કાઢવો. હા, રસ્તો કઈ કાઢવો છે. જે સંજોગો બાજ્યા છે એ સંજોગો કુદરત નું નિર્માણ છે. શું છે? કુદરતી નિર્માણ. નિર્માણ ને સીધ તોડીશું, માટે હવે તારે સીધ રીતે અમારે છટકી નાખવું, અને નવો વ્યાર બંધાય નહીં, અને જૂનો વ્યાર છોડી દેવો હોય તો એનો રસ્તો કાઢવો જોઈએ. આપડે નવા વ્યાર બંધાય નહીં. તમને વ્યાર બાંધવાનું ગમે કે વ્યાર છોડવાનું ગમે? હે, છોડવાનું. જયંતિભી જોડે છોડી દીધું, પ્રવીણભી જોડે છોડ્યું, મણિલાલ નવા બધ બધ કરે. હા, અવતાર વેર છોડવા માટે છે. તમારે કઈ વેર છોટે છે કે ફાઇલો નો સંભાવ નિકાલ કરો છો? એ જ વેરો વેર છોડવા માટે રસ્તો છે. ફાઇલો નો સમભાવે નિકાલ, સમભાવે નિકાલ. 4/10/1978 દાદા દર્શને. અને આત્માનો પર્યાય, પરમાણુ પુદ્ગલ પર્યાય, એ જે પર્યાય છે એ મને એથી બરોબર સમજાતું નથી. પર્યાય એટલે શું? કે અવસ્થા ની જીત. હા, અવસ્થા આપણે જોઈએ ને. હા, નાનામાં નાના અવસ્થા ને પર્યાય કહેવામાં આવે. હા બરોબર, પણ ફરી ફરી એથી નાનો ટુકડા ના થાય એવા ભાગ ના પર્યાય કહેવામાં આવે. એ બરોબર છે, પણ આત્માના પર્યાય નો એક દાખલો આપું ને. આત્માનો આ આત્માનો પર્યાય એમ કેમ કહી શકાય? કેવું આત્માનો પર્યાય એટલે એવો એક દાખલો આપ બતાવો, ખ્યાલ આવે કે આ આત્માનો પર્યાય. તમે છે તે રસિકભાઈ ની ભૂલ તમે જોઈ શકો છો ને? હા, એ ભૂલ પછી ફરી દેખાય છે? ના, પછી ના દેખાય. પછી ના દેખાય એટલે એમનો પર્યાય કહેવાય. જે કાયમ રહે એ છે તે જ્ઞાન કહેવાય, ગુણ કહેવાય, ગુણ. એ ગુણ કહેવાય. અને જે અવસ્થા પૂરતું રે, તાત પૂરતું, એ પર્યાય કહેવાય. એ પર્યાય કહેવાય તમને. બરોબર. જેનાથી જે જ્ઞાન પોતાના દોષ ને દેખાડે છે એ જ્ઞાન, પણ એ જ્ઞાન નથી, પર્યાય. જ્ઞાન નો પર્યાય છે, જ્ઞાન નો પર્યાય છે. આ પ્રજ્ઞા છે એ પર્યાય કહેવાય? ના, પ્રજ્ઞા જુદી વસ્તુ. પ્રજ્ઞા એ તો વસ્તુ જુદી, પર્યાય નહી. પ્રજ્ઞા પર્યાય તો કોણ નામ કે આવીને જતો રહે, આવીને જતું રહે. ટૂંકી અવસ્થા બિલકુલ. આત્મા નો એક ભાગ ખરે કહેવાય ને, પર્યાય એટલે આત્મા નો એક ભાગ થયો ને? ના, ભાગ ભાગ નહી. એટલે આત્મા થી ઉભી થયેલી કોઈ પરિસ્થિતિ, આ સૂર્યનારાયણ હોય છે ને, એનો રેજ એ પર્યાય કહેવાય. એના રેજ છે એ પર્યાય કહેવાય. એ પોતે તો ચકચકિત છે જ, અજવાળા રેજ ઉત્પન્ન થાય. જો આ લાઈટ છે, આ લાઈટ ત્યાં લાઈટ છે, આ લાઈટ છે, પરમેનન્ટ વસ્તુ છે. આ જે રેજ છે એ ટેમ્પરરી છે, બન્યા જ કરે નવા નવા. નવા નવા બન્યા કરે, એવું પેલું નવું નવું બન્યા કરે, એ એના રેજ છે આત્માના. હા, પણ રેજ ના કહેવાય તો તમને તમારી ભાષામાં સમજાવવા માટે. બરોબર છે. આત્મામાંથી ઉભી થયેલી કોઈ અવસ્થા, અવસ્થા નહી, આત્મા નો સ્વભાવ, સ્વાભાવિક આજ બહાર નું પ્રકાશ ઉત્પન્ન થાય, સ્વાભાવિક પ્રકાશ ને. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, પણ એનો પ્રકાશ ઉત્પન્ન થાય એટલે એ અવસ્થાઓ આજ તે જેવું બધું જો કરે કરે, પણ તે જોયા પછી એક પૂરું થઈ બીજું જુએ ત્રીજું થઈ, એ અવસ્થાઓ કેવી હોય, ઉત્પન્ન થાય થોડો વખત ટકે અને પછી લય થાય, ઉત્પન્ન થાય થોડો વખત ટકે અને લય થાય, એ અવસ્થા એવી હોય. ઉત્પન્ન થાય થોડો વખત ટકે અને પછી લય થઈ જાય, અને લય થાય તો પછી બીજી અવસ્થા ઉત્પન્ન થાય, પછી બીજી થાય, નિરંતર ચાલ્યા જ કરવાનું. ભૂતગલ માં એવું, ભૂતગલ માં પણ એવું છે, ભૂતગલ નો પર્યાય તમને દેખાય બધા, હા એ આપણને ખ્યાલ આવે છે, ભૂતગલ પર્યાય પેલા તમને બહુ જલ્દી ના સમજાય, હા એ સમજવું જરા મુશ્કેલ છે. અત્યારે બધું આત્મા જે જુએ છે બહાર, એ બધા પર્યાય છે, બરોબર. એના ગુણ છે તે કાયમ ના હોય, ગુણ છે એ કાયમ ના હોય, બરોબર. પર્યાય ટેમ્પરરી હોય, પર્યાય ટેમ્પરરી હોય, અવસ્થા ટેમ્પરરી અવસ્થા હોય. જય સચિદાનંદ. પણ એમ કે છે કે આત્માના તો અનેક પર્યાયો હોય, અસંખ્ય પર્યાયો આત્માના હોય, આત્માને અસંખ્ય નહીં, પર્યાય.